શ્રી માર્કંડેય પુરાણ અધ્યાય 6 અનુક્રમણિકા પ્રમાણે જીવના જન્મનું વૃતાંત તથા મહારૌરવ વગેરે નરકોનું વર્ણન. પુત્ર કહે છે, પિતાજી, મનુષ્ય સ્ત્રી સહવાસના સમયે ગર્ભમાં જે વીર્ય સ્થાપિત કરે છે તે સ્ત્રી રજમાં ભળી જાય છે. નરક અથવા સ્વર્ગથી નીકળીને આવેલો જીવ તે રજ વીર્યનો આશ્રય લે છે. જીવથી વ્યાપ્ત થવાથી તે બંને બીજ સ્ત્રી અને પુરુષના રજવીર્ય સ્થિર થઈ જાય છે. પછી તે ક્રમશઃ કલલ, પરપોટો તથા માંસપિંડીના રૂપમાં પરિણિત થાય છે. જેમ બીજથી અંકુર ઉત્પન્ન થાય છે તે જ પ્રમાણે તે માંસપિંડીથી વિભાગપૂર્વક 5 અંગ પ્રગટ થાય છે. પછી તે અંગોથી આંગળીઓ, નેત્ર, નાક, મુખ, કાન વગેરે પ્રગટ થાય છે. એ જ પ્રમાણે આંગળી વગેરેથી નખ વગેરેની ઉત્પત્તિ થાય છે. પછી ચામડીમાં રોમ અને માથા પર વાળ ઉગે છે. જીવના શરીરની વૃદ્ધિની સાથે સાથે સ્ત્રીનો ગર્ભકોષ પણ વધતો જાય છે. જેમ નાળિયેરનું ફળ પોતાના આવરણ કોષની સાથે સાથે જ વધે છે તે જ પ્રમાણે ગર્ભસ્થ શિશુ પણ ગર્ભકોષની સાથે વૃદ્ધિ પામે છે. તેનું મુખ નીચે તરફ હોય છે. બંને હાથ ઘૂંટણો અને પાંસળીઓની નીચે રાખીને તે વધે છે. હાથના બંને અંગૂઠા બંને ઘૂંટણોની ઉપર હોય છે અને આંગળીઓ તેના અગ્રભાગમાં રહે છે. તે ઘૂંટણોના પૃષ્ઠભાગમાં બંને આંખો રહે છે અને નાક તેમના મધ્યભાગમાં હોય છે. બંને નિતંબ એડીઓ પર ટકેલા હોય છે. બંને ભુજાઓ અને પિંડીઓ બહારના કિનારા પર રહે છે. આ જ સ્થિતિમાં સ્ત્રીના ગર્ભમાં રહેનારો જીવ ક્રમશઃ વૃદ્ધિને પ્રાપ્ત થાય છે. ગર્ભસ્થ શિશુની નાભીમાં એકવાર બંધાયેલી હોય છે, જેને અપ્યાયની નાડી કહે છે. એ જ પ્રમાણે તે નાર સ્ત્રીના આંતરડાના છિદ્રમાં પણ જોડાયેલી હોય છે. સ્ત્રી જે ખાઈ પીએ છે તે નાડીના માર્ગે ગર્ભસ્થ શિશુના ઉદરમાં પહોંચે છે. તેનાથી શરીરનું પોષણ થતું રહેવાથી જીવ ક્રમશઃ વૃદ્ધિને પ્રાપ્ત થાય છે. તે ગર્ભમાં તેને અનેક જન્મોની વાતો યાદ આવે છે, જેથી વ્યથિત થઈને તે આમ તેમ ફરે છે અને ખેદને પ્રાપ્ત થાય છે. પોતાના મનમાં વિચારે છે, હવે આ ગર્ભથી છુટકારો મળ્યા પછી હું ફરી આવું કાર્ય નહીં કરું, બલ્કે એવી ચેષ્ટા કરીશ કે ફરી મારે ગર્ભમાં આવવું ન પડે. સેંકડો જન્મોના દુઃખોનું સ્મરણ કરીને તે આ જ પ્રમાણે ચિંતા કરે છે. દેવની પ્રેરણાથી પૂર્વજન્મમાં તેણે જે જે કષ્ટ ભોગવ્યા છે તે બધા તેને યાદ આવે છે. ત્યાર પછી યથાસમય તે અધોમુખ જીવ જ્યારે 9 કે 10 મહિનાનો થાય છે ત્યારે તેનો જન્મ થઈ જાય છે. ગર્ભથી નીકળતા તે પ્રજાપત્ય વાયુથી પીડિત હોય છે અને મનમાં દુઃખી થઈને રડતો ગર્ભની બહાર આવે છે. ઉદરથી નીકળ્યા પછી અસહ્ય પીડાને કારણે તેને મૂર્છા આવી જાય છે. પછી વાયુના સ્પર્શથી તે ભાનમાં આવે છે. ત્યાર પછી ભગવાન વિષ્ણુની મોહિની માયા તેને પોતાને વશમાં કરી લે છે. તેનાથી મોહિત થઈ જવાથી તેનું પૂર્વ જ્ઞાન નષ્ટ થઈ જાય છે. આ પ્રમાણે જ્ઞાન ભ્રષ્ટ થઈ જવાથી તે જીવ પ્રથમ તો બાલ્યાવસ્થાને પ્રાપ્ત થાય છે, પછી ક્રમશઃ કૌમારાવસ્થા, યૌવનાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં પ્રવેશ કરે છે. ત્યારબાદ મૃત્યુને પ્રાપ્ત થાય છે અને મૃત્યુ બાદ ફરી જન્મ લે છે. આ પ્રમાણે આ સંસાર ચક્રમાં તે રેંટના ઘડાઓની જેમ ફર્યા કરે છે. ક્યારેક સ્વર્ગમાં જાય છે, ક્યારેક નરકમાં, ક્યારેક આ સંસારમાં પુનઃ જન્મ લઈને પોતાના કર્મો ભોગવે છે. ક્યારેક કર્મભોગ સમાપ્ત થતાં થોડા જ સમયમાં મરીને પરલોકમાં ચાલ્યો જાય છે. કદી સ્વર્ગ અને નરકને મોટા ભાગે ભોગવી ચૂક્યા બાદ થોડાક શુભાશુભ કર્મ શેષ રહેતા તે આ સંસારમાં જન્મ લે છે. નારકી જીવોને ઘોર દુઃખદ નરકમાં નાખવામાં આવે છે. સ્વર્ગમાં પણ એવું દુઃખ હોય છે જેની ક્યાંય તુલના નથી. સ્વર્ગમાં પહોંચ્યા બાદ એ વાતની ચિંતા રહે છે કે પુણ્ય ક્ષય થતાં અમારે અહીંથી નીચે પડવું પડશે. સાથે સાથે નરકમાં પડેલા જીવોને જોઈને મહાન દુઃખ થાય છે કે ક્યારેક અમારે પણ આવી દુર્ગતિ ભોગવવી પડશે. આ વાતના સ્મરણથી દિન રાત અશાંતિ રહે છે. ગર્ભવાસમાં અતિશય દુઃખ થાય જ છે. યોનિમાંથી જન્મ લેતા એવું દુઃખ નથી થતું. જન્મ લીધા પછી બાલ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં પણ દુઃખ જ ભોગવવું પડે છે. યુવાનીમાં પણ કામ, ક્રોધ અને ઈર્ષાથી બંધાયેલા હોવાના કારણે અતિ દુસ્સહ કષ્ટ ઉઠાવવું પડે છે. વૃદ્ધાવસ્થામાં તો મોટા ભાગે દુઃખ જ હોય છે, મૃત્યુ સમયે પણ સર્વાધિક દુઃખ છે. યમદૂતો દ્વારા ઘસડીને લઈ જવાતા અને પછી નરકમાં નાખી દેવાથી જે સહ્ય કષ્ટ થાય છે તેની ચર્ચા થઈ ચૂકી છે. અહીંથી પાછો ગર્ભવાસ, જન્મ, મૃત્યુ તથા નરકનો ક્રમ ચાલુ થઈ જાય છે. આ પ્રમાણે જીવ પ્રાકૃત બંધનોથી બંધાઈને ઘટી યંત્રની જેમ આ સંસાર ચક્રમાં ફર્યા કરે છે. પિતાજી, મેં આપને રૌરવ નામના પ્રથમ નરકનું વર્ણન કરી સંભળાવ્યું, હવે મહારૌરવનું વર્ણન સાંભળો. આનો વિસ્તાર 12,000 યોજનનો છે. ત્યાંની જમીન તાંબાની છે, જેની નીચે અગ્નિ ધગધગે છે. તેની ગરમીથી તપીને તે સંપૂર્ણ ભૂમિ ચમકતી વીજળી સમાન પ્રકાશમય દેખાય છે. તેની સામે જોવું અને સ્પર્શ વગેરે કરવું અત્યંત ભયંકર છે. યમના દૂતો હાથ પગ બાંધીને પાપી જીવને તેમાં નાખી દે છે અને તે આળોટતો રહીને આગળ વધે છે. માર્ગમાં કાગડા, બગલા, વીંછી, મચ્છર તથા ગીધ તેને જલ્દી જલ્દી કોતરી ખાય છે. તેમાં દગ્ધ થઈને તે વ્યાકુળ થઈને તરફડે છે અને વારંવાર ઓ બાપરે, ઓ માં, હાય ભાઈ, હાથ હાથ વગેરેનો પોકાર કરતો રહીને કરુણ આક્રંદ કરે છે. પરંતુ તેને જરાય શાંતિ મળતી નથી. આ પ્રમાણે તેમાં પડેલો જીવ, જેમણે દૂષિત બુદ્ધિના કારણે પાપ કર્યા છે, તેઓ 10 કરોડ વર્ષ પછી તેમાંથી છુટકારો પામે છે. આ સિવાય તમ નામનું એક બીજું નરક છે. ત્યાં સ્વાભાવિક રીતે જ ભયંકર ઠંડી પડે છે. તેનો વિસ્તાર પણ મહારૌરવ જેટલો છે, પરંતુ તે ઘોર અંધકારમય છે. ત્યાં પાપી જીવો ઠંડીથી કષ્ટ પામીને ભયાનક અંધકારમાં દોડે છે અને એકબીજાથી લપેટાયેલા રહે છે. ઠંડીના કષ્ટથી ધ્રુજીને, કચકચાવીને તેમના દાંત તૂટી જાય છે. ભૂખ તૃષા પણ બહુ જોરથી લાગે છે. આ ઉપરાંત અન્ય ઉપદ્રવો પણ થયા કરે છે. બરફના કરાની સાથે વહેતો ભયંકર વાયુ શરીરને શિથિલ અને હાડકાને ચૂર્ણ કરી નાખે છે અને તેમાંથી જે લોહી પરું પડે છે તેને જ તે સુધાતીર પ્રાણી ખાય છે. એકબીજાના શરીરને ચોંટીને તેઓ એકબીજાનું રક્ત ચાટે છે. આ પ્રમાણે જ્યાં સુધી પાપોનો ભોગ સમાપ્ત થતો નથી ત્યાં સુધી તે જીવોને તેમાં મહાન દુઃખ ભોગવવું પડે છે. એનાથી ભિન્ન એક નિકૃંતન નામનું નરક છે, જે બધા નરકોમાં મુખ્ય છે. તેમાં કુંભારના ચાકડાની જેમ અનેક ચક્ર નિરંતર ઘૂમતા રહે છે. યમરાજના દૂતો પાપી જીવોને તે ચક્રો પર ચડાવી દે છે અને પોતાની આંગળીઓમાં કાલસૂત્ર થઈને તેના દ્વારા તેમના પગથી લઈને મસ્તક સુધી દરેક અંગ કાપ્યા કરે છે, છતાં તે પાપીઓના પ્રાણ નીકળતા નથી. તેમના શરીરના સેંકડો ટુકડા થઈ જાય છે, પરંતુ પાછા તે જોડાઈને એક થઈ જાય છે. આ પ્રમાણે પાપી જીવોને હજારો વર્ષ સુધી ત્યાં કાપવામાં આવે છે. આવી યાતના તેમને ત્યાં સુધી આપવામાં આવે છે જ્યાં સુધી તેમના સંપૂર્ણ પાપોનો નાશ થઈ જતો નથી. હવે અપ્રતિષ્ઠ નામના નરકનું વર્ણન સાંભળો, જેમાં પડેલા જીવોને અસહ્ય દુઃખનો અનુભવ કરવો પડે છે. ત્યાં પણ તે કુંભારના ચક્રો હોય છે, સાથે સાથે બીજી બાજુ ઘટી ચક્ર પણ હોય છે. તે પાપી જીવોને દુઃખ આપવા માટે બનાવવામાં આવ્યા છે. ત્યાં કેટલાક જીવોને ચક્રો પર ચડાવીને ઘુમાવવામાં આવે છે. હજારો વર્ષો સુધી તેમને વચ્ચે વિશ્રામ મળતો નથી. એ જ પ્રમાણે બીજા પાપીઓને ઘટી યંત્રમાં બાંધી દેવામાં આવે છે, બરાબર એ જ પ્રમાણે જેમ રેંટમાં નાના નાના ઘડા બાંધવામાં આવે છે. ત્યાં બંધાયેલા મનુષ્ય તે યંત્રની સાથે જ્યારે ઘૂમવા લાગે છે ત્યારે વારંવાર લોહી ઓકે છે. તેમના મુખમાંથી લાળ પડે છે અને આંખોમાંથી આંસુ વરસે છે. તે સમયે તેમને એટલું દુઃખ થાય છે જે જીવ માત્રને માટે અસહ્ય છે. હવે અસિપત્ર વન નામના બીજા નરકનું વર્ણન સાંભળો, જ્યાં 1,000 યોજન સુધીની ભૂમિ સળગતા અગ્નિથી આચ્છાદિત રહે છે તથા ઉપરથી સૂર્યના અત્યંત ભયંકર કિરણો તાપ આપે છે. એના કારણે તે નરકમાં નિવાસ કરનારા જીવ સદા સંતપ્ત થતા રહે છે. તેની મધ્યમાં એક બહુ જ સુંદર વન છે, જેના પાંદડા કોમળ લાગે છે, પરંતુ તે બધા પાંદડા તલવારની તીક્ષ્ણ ધાર જેવા છે. તે વનમાં બહુ બળવાન કૂતરાઓ ભોંકતા હોય છે, જે 10,000 જેટલા છે. તેમના મુખ અને દાઢો વિકરાળ હોય છે. તે કૂતરા વાઘ જેવા દેખાય છે. ત્યાંની ભૂમિ પર જે અગ્નિ છવાયેલો હોય છે તેનાથી જ્યારે બંને પગ બળવા લાગે છે ત્યારે ત્યાં ગયેલા પાપી જીવ હાય માતા હાય પિતા બોલતા રહીને અત્યંત દુઃખી થઈને કણસવા લાગે છે. તે સમયે તીવ્ર તૃષાને કારણે તેમને ભારે વ્યથા થાય છે. પછી પોતાની સામે શીતળ છાયાથી યુક્ત અસીપત્ર વનને જોઈને તે પ્રાણી વિશ્રામની ઈચ્છાથી ત્યાં જાય છે. તેમના ત્યાં ગયા પછી બહુ જોરથી પવન ફૂંકાય છે, તેથી તેમની ઉપર તલવાર જેવા તીક્ષ્ણ પાંદડા પડે છે. તેનાથી ઘવાઈને તેઓ પૃથ્વી પર ધગધગતા અંગારાઓ ઉપર પડે છે. તે અગ્નિ પોતાની તીવ્રતાથી સર્વત્ર વ્યાપ થઈને જમીનને આવરી લે છે. એ જ સમયે અત્યંત ભયાનક કૂતરા ત્યાં દોડીને આવે છે અને રડી રહેલા પાપીઓના બધા અંગોના ટુકડા ટુકડા કરી નાખે છે. પિતાજી, આ પ્રમાણે મેં અસીપત્ર વનનું વર્ણન કર્યું. હવે આનાથી પણ ભયંકર તપ્તકુંભ નામનું જે નરક છે તેનો અહેવાલ સાંભળો. ત્યાં ચારે બાજુ અગ્નિની જ્વાળાઓથી ઘેરાયેલા અનેક લોઢાના ઘડા છે જે અત્યંત તપેલા હોય છે. તેમનામાંથી કોઈ કોઈમાંથી પ્રજ્વલિત અગ્નિની આંચ અગ્નિની આંચથી ઉકળતું તેલ ભરેલું હોય છે અને કેટલાકમાં તપાવેલા લોઢાનું ચૂર્ણ હોય છે. યમરાજના દૂતો પાપી મનુષ્યોને તેમનું મોઢું નીચું કરીને તે ઘડામાં નાખી દે છે. તેમાં પડતા જ તેમના શરીર તૂટી ફૂટી જાય છે. શરીરનું લોહી માંસ ગળીને પાણી થઈ જાય છે. ખોપડી અને આંખના હાડકાં ફૂટવા લાગે છે. ભયાનક ગિદ્ધ તેમના અંગોને ખોતરી ખોતરીને ટુકડે ટુકડા કરી નાખે છે અને પછી તે ટુકડા ઘડામાં નાખી દે છે. ત્યાં તે બધા ટુકડા તેલમાં મળી જાય છે. મસ્તક, શરીર, સ્નાયુ, માંસ, ત્વચા અને હાડકાં બધા ગળી જાય છે. ત્યાર પછી યમરાજના દૂત કળછીથી ઉઠાવીને ઉકળતા તેલમાં તે પાપીઓને સારી રીતે તળે છે. પિતાજી, આ પ્રમાણે આ તપ્તકુંભ નામના નરકની વાત મેં તમને વિસ્તારથી કહી. અધ્યાય 6 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.